સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે અને પોતાને જાણે બે માણસનું કામ કરે તેથી પણ મોટાની આજ્ઞાએ કરીને બેસી રહે અથવા કહે એટલું જ કરે એ શ્રેષ્ઠ છે. વિષય લોપી નાખતા હોય તેને મોટાને રાજી કર્યાનો શો ઉપાય? એ પ્રશ્નનો ઉત્તર જે મોટાની અનુવૃત્તિને તે જે કહે તે કરવું એ જ છે. મોટાને શું કરવાનું તાન છે તે કેમ સમજાય? એ પ્રશ્નનો ઉત્તર કર્યો તેમાં વડતાલનું 16મું વચનામૃત વંચાવીને બોલ્યા જે આમાં કહ્યું છે તેમ કરાવવું છે. તે શું? જે ભગવાનનું ભજન કરવું ને ભગવાનના ભક્તનો સંગ, એ બે જ રહસ્ય ને અભિપ્રાય છે. તે લઈને મંડે તો રાજી થતા ક્યાં વાર છે? માટે રાજી કરવા હોય તેને મંડવું. શું સુરેશ ભગત? ભગત મુંગરા સાહેબ શું કહે? ભગવાનનું ભજન કરવું, ભગવાનના ભક્તનો સંગ, સંગ કગતરા સાહેબ. પહેલી વાતમાં સ્વામી એવું કીધું કે પોતાની જાણે બે માણસનું કામ કરે તેથી પણ મોટાની આજ્ઞાએ કરીને બેસી રહે અથવા કહે એટલું જ કરે એ શ્રેષ્ઠ છે. ભગવાનના એવા મોટા એકાંતિક સંત છે, એક તો એમના હૃદયનો સંબંધ, જીવનો સંબંધ સીધો ભગવાન સાથે એકાત્મ ભાવને પામેલો હોય અને પોતાની મેળે પોતાની ઈચ્છા મુજબ મન કહે તેમ કરવું, એ હંમેશા રાગ અને આસક્તિ પ્રેરિત હોય. હા, જેમાં જેને રાગ હોય અને આસક્તિ હોય એ જ એના મનની ડિસ્પ્લે ઉપર રજૂ થતું હોય. કારણ શરીર એ હાર્ડ ડિસ્ક છે અને એની અંદર જે ડેટા પડ્યા હોય એ મનની ડિસ્પ્લે ઉપર બધા રજૂ થતા હોય અને એને જે ફોલો કરે, મનમાં જે આવ્યું એ, તો એ કારણ શરીર મજબૂત કરવાની પ્રક્રિયા થાય. ભગવાન સંબંધી કોઈ પણ ક્રિયા છે એટલે આમાં તો ત્યાં સુધી કે ભગવાનની ભક્તિ હોય અને એક બાજુ ભગવાન કે મોટા સત્પુરુષની આજ્ઞા હોય, ગઢપુર મંદિરનું કામ ચાલતું હતું, પાર્ષદોએ પથ્થર તોડી ગાડા ભરી મંદિરે મોકલ્યા. પથ્થર ભર્યા હોય તો વજન હોય. મહારાજને ખબર પડી કે ગાડા એવા છે, ભરવાવાળા અને તોડવાવાળા તો ત્યાં હોય, ઉતારવાવાળા તો અહીં જોઈએ. મહારાજે કીધું કે ધર્મશાળામાં જાઓ ને સંતોને બોલાવો. તો મહારાજે કીધું એટલે હરિભગત હોય એ બોલાવીને આવ્યા, સંતો આવ્યા. પછી મહારાજે ધર્મશાળામાં આટો માર્યો. મહારાજનું બહુ સૂક્ષ્મ દર્શન હતું, કોણ કયા પ્રકારની ભક્તિ કરે છે ને આમાં જ દેખાય. તો કેટલાક નિયમાધારી હતા ને એ માથે ઓઢીને ધ્યાન કરતા હતા, અને કેટલાક હતા એ માળા લઈને નિયમ પૂરા કરતા હતા. એટલે મહારાજે કીધું કે આ પાણા ઉતારવા બોલાવવા આવ્યા તો તમે ન આવ્યા, એ કે હું મારે માળા ફેરવવાની છે. કોના હાટો? મહારાજ કે બોલા પાણા ફેરવે છે ને તો એ માળા ફેરવે છે, ને તમે માળા ફેરવો છો તોય? જેને રાજી કરવા છે જેની આજ્ઞાથી, ઘણી વખત આપણે એવી મનગઢંત માન્યતાઓ નક્કી કરી લીધી હોય કે આવું આવું કરે એ જ ભક્તિ કહેવાય, બીજી કહેવાય નહીં. સેવા કહેવાય તો આ જ કહેવાય, બીજી ન કહેવાય. એટલે નારદ ભક્તિ સૂત્રની અંદર અનુવૃત્યા ભક્ત્યા, અનુવૃત્તિનું પાલન કરવું એ ભક્તિ છે. અને અનુવૃત્તિ ન હોય અને કદાચ વ્યાસ ભગવાનને કીધેલી નવ પ્રકારની, અને એમાંય પાછી રાજસી તામસી સાત્વિકી, અને એમાંય ઉત્તમ મધ્યમ અને કનિષ્ઠ, 84 પ્રકારની કરતો હોય તો એનું ફળ શું? અહીંયા સ્વામી એવું જ કીધું કે પોતાની જાણે બે માણસનું કામ કરતો હોય, એટલે ખેતીનું નથી કીધું અહીંયા. કેનું? ભગવાનના મંદિરનું જ કામ, પણ કેવી રીતે કરતો હોય? પોતાની મેળે. તો સ્વામી કે તેનાથી પણ ભગવાનના એવા મોટા સંત હોય એ આજ્ઞા કરે અથવા તો બેસી રહેવાનું કહે, અને એ પ્રમાણે બેસી રહે તો એ પોતાની મેળે બે માણસનું કામ કરનારો હોય એના કરતાં એ શ્રેષ્ઠ કયો? બેસી રહે અથવા તો કહે તેટલું કરે. એ માણસને કરવામાં આનંદ હોય નહીં, પોતે નક્કી કરેલું હોય ને એ કરવાનો સ્વાદ હોય છે. અને ભગવાનના માર્ગમાં જાજુ કરવા કરતાં કહે એટલું કરવું ને એમાં એનું પરિણામ હોય છે. આંતરશુદ્ધિ, રાગ કારણ શરીરની વાસનાઓ ટાળવામાં કેવા પ્રકારની સેવા ભક્તિ એ કામયાબ બને. મનગઢંત અને મનગમતી નહીં, ભગવાન કે ભગવાનના એવા સત્પુરુષ કેને પ્રમાણિત કરે છે અથવા તો એ કહે તેમ કરવું એ આપણા કારણ શરીરને તોડવાનું કામ કરે. ઓલું તો ગમતું હોય એ કરવું, એટલે તો શું કારણ શરીરને મજબૂત કરવાની પ્રક્રિયા થઈ, ભલે ભગવાનનું માધ્યમ હોય પણ પોતાના ગમતું થયું. મનગમતું હોય ને પોતે ધારેલું હોય એના માટે પ્રચંડ પુરુષાર્થનું મૂલ્ય ચૂકવવું હોય તોય માણસને કઠણ પડે નહીં. અઘરું હોય તો એને કેવું લાગે? સહેલું લાગે. અને કહે એમ કરવું એ સહેલું હોય તોય કેવું લાગે? હે, થાય સહેલું પણ લાગે કેવું? એટલે ગુરુ મહારાજ ઘણી વખત કહે ને, ધારવામાં દુઃખ, નિર્વાહવામાં સુખ. શરીરનું વજન વધે ને સ્થૂળતા વધે ને તો આજે હવ કોઈ ચિંતા કરે. ને અમે મોટા માણસો હોય ને એનું વજન વધી ગયું હોય ને તોય તમે કહો ને આમ હમણાં થોડા પતલા દેખાવ છો, તો એ રાજી થાય. અને એમ કહો કે હમણાં વિકાસ ઘણો થયો છે, તો એ થોડા મૂડલેસ થઈ જાય. બાહ્ય શરીરની સ્થૂળતાએ જો આપણને પાલવતી ન હોય તો પરિવાર, કુટુંબ, સમાજ અને સત્સંગમાં આ મનની સ્થૂળતા અને જડતા એ પાલવે? નડતરનું કારણ શું હોય? ન કરવું એ નહીં, પોતાની ઈચ્છા મુજબ કરવું એ. એટલે ભક્તિની વ્યાખ્યા જ એ કીધી કે અનુવૃત્યા ભક્ત્યા. ભગવાન અને મોટા સંતની અનુવૃત્તિમાં રહી અને જે થાય તે કરવું, જેવું થાય તે કરવું, એ ભક્તિ. ભૌતિક જગતની અંદર પરિણામની બોલબાલા છે કે સાંજ પડે કોઈ વ્યક્તિ એટલું કામ કરે તો એટલા કલાકની અંદર એટલું થવું જોઈએ, અને એનું વળતર પાછું આર્થિક ગણતરી હોય છે. બાહ્ય રીતે ભૌતિક કર્મ દેખાતું હોય પણ ભગવાનના સંબંધવાળું કર્મ, ભક્તિ કર્મ હોય તો એનું પરિણામ એ ભૌતિક સંપત્તિ કે વિકાસ એ કેન્દ્રસ્થાને નથી, આંતરશુદ્ધિ અને એમની અંતરની આશીર્વાદ, રાજીપો એ મુખ્ય એની ફલશ્રુતિ છે. જાજુ કરવું એના કરતાં પણ કહે એમ કરવું એ અધ્યાત્મ જીવનની અંદર વધુ લાભદાયી છે. પણ મોટા ભાગે દાસ શું એમ સહુ કહે ય, પણ દાસ થવું તો દુર્લભ છે ય. જ્યારે આજ્ઞાનો લેશ લોપાય ત્યારે દાસ ખરા કહેવાય. હરિલીલામૃતમાં વિહારીલાલજી મહારાજે દાસનું લક્ષણ એ કીધું. મહારાજે વચનામૃતમાં મરજીને ન લોપે. ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં એવું લખ્યું કે અનુવૃત્તિ ક્યારે પડે? પ્રીતિ હોય ત્યારે. ફલશ્રુતિ બતાવી સર્વદોષની નિવૃત્તિ થાય. સ્વામી એક વાતમાં એવું લખ્યું, બધુંય સર્વ કરવાનું છે એમાં આવી જાય છે એક અનુવૃત્તિ પાળે તો. દોષ માત્રની નિવૃત્તિ થાય. ભગવાન અને સત્પુરુષ એના ઉપર અતિશય રાજી થાય. પણ એ પળે ક્યારે? પ્રીતિ હોય તો જ અનુવૃત્તિ પળે છે. મરજી, કૃષ્ણ ભગવાનની મરજી ગોપીઓએ જાણી તો પછી નક્કી કર્યું તું કે કૃષ્ણને જવા દેવા નથી, છતાંય રસ્તો ખુલ્લો કર્યો. અતિ પ્રેમ છે એ અનુવૃત્તિને ફોલો કરે છે, અને જ્યાં અનુવૃત્તિ નથી તો એ પ્રીતિના અભાવનું પરિણામ છે. પ્રીતિ એટલે ભક્તિ, હૃદયનો સ્નેહ, જોડાણ. ભગવાન કે ભગવાનના એવા સત્પુરુષ, એમની અનુવૃત્તિનું પાલન એ પ્રીતિનું પરિણામ છે. દાસ હોય તો એનો મુખ્ય ધર્મ કયો? સેવકનો. સ્વામીની મરજી પ્રમાણે વર્તવું. દાદા ખાચરે શું કર્યું? બીજો કોઈ પ્રશ્ન નહીં, કોઈ તર્ક નહીં, કોઈ પણ પ્રકારનું સમાધાન નહીં, ખુલાસો નહીં. સીધું શું? આટલા દિવસમાં આ કામ પૂરું થઈ જવું જોઈએ એવું નહીં, પણ સાત વાર દિવાલ પડાવે તો પાડવાની, પાછું કરવાનું કહે તો કરવાની. ભૌતિક દ્રષ્ટિ અને બુદ્ધિના સીમાડાઓ જ્યારે પૂરા થઈ જાય ને ત્યારે આવી અપ્રતિમ અનુવૃત્તિ, ભક્તિ, પ્રીતિ એ શરૂ થાય. માણસ તો આખરે બુદ્ધિશાળી પ્રાણી છે ને, અને આજે ટેકનોલોજીના યુગમાં, બુદ્ધિજીવી યુગમાં એની તો બોલબાલા છે. અને એ બધું જ હોવા છતાં એ નથી એમ માની અને આ કરવું, એ કેટલું સમાધાન માગી લે, કેટલી મુમુક્ષુતા માગી લે, કેટલો ખપ માગી લે, ત્યારે આ થાય. નહીંતર આડી આવીને કોણ ઊભી રહી? બુદ્ધિને ભાગવતમાં ધૂંધળી કીધી છે. શું કીધું? એટલે ધૂંધળીને ત્યાં જન્મે શું? ધૂંધુકારી એ મોહનું પ્રતીક છે. અને એ કે એમ કરવામાં આવે તો ત્યાં દીકરો મોહરૂપી જ આવે. એટલે મોહને મજબૂત બનાવવાનું કામ કરે, તોડવાનું નહીં. ભગવાન અને ભગવાનના એવા એકાંતિક સત્પુરુષની મરજી પ્રમાણે જે કંઈ કરવામાં આવે છે તો એ પોતાના મોહની નિવૃત્તિનું કામ કરે છે, કારણ શરીરને તોડવાનું કામ કરે છે, અંતરના દોષોને સાફ કરવાનું કામ કરે છે. અને ભગવાનની ભક્તિ એ આખરે પરિણામ તો એ આપનારી હોવી જોઈએ. નવ પ્રકારમાં પછી જે કાંઈ કરવામાં આવે પોતાના અંગ મુજબ, અનુકૂળતા મુજબ, સામેની જરૂરિયાત મુજબ, પણ આખરે એનો જેમ માળામાં પારા જુદા જુદા હોય પણ બધાને એક રાખવામાં અંદરનો જે દોરો છે એ બધામાં સમાન એક જ હોય, એમ પ્રકાર ભલે જુદા જુદા હોય પણ અનુવૃત્તિ છે એ બધામાં હોવી જોઈએ, તો એ ભક્તિ છે. એક એક વાત ગુણાતીતાનંદ સ્વામી એટલી રહસ્યમય કીધી છે કે એમાં અધ્યાત્મનું રહસ્ય પણ આવી જાય અને આંતરજીવનની શુદ્ધિ એ પણ સમાયેલી છે. જીવ પ્રાણી માત્રને મન ગમતું કરવામાં બહુ મજા આવે અને એ ન થાય તો મરવા પણ તૈયાર થાય, કેવું ન હોય? ભક્તિ પણ આપણે એવી કરીએ કે અમે જે કરીએ એમાં તમે રાજી થાઓ, તમે રાજી થાવ એવી કરીએ એમ નહીં. કેવી? આ બહુ ઊંડું રહસ્ય તો કહેવાય નહીં પણ ઘરના ઘરના છો એટલે. ભક્તિ કરીએ તો એ આપણે કેવી કરીએ, સેવા કરીએ તો એ આપણે કેવી કરીએ, કે અમે જેવી કરીએ એવી જ કરીએ પણ તમારે તો શું થવાનું? અક્ષરાનંદ સ્વામી વાતોમાં લખ્યું કેટલાક હરિભક્તો બધા સાથે મળે અને રસોઈ દેવા માટે આવ્યા. એટલે પછી મહારાજે પૂછ્યું કે શેની રસોઈ દેવી છે, બધા નક્કી કરો. સમૂહનું હોય ને ત્યાં આ બધું સમૂહમાં જ હાંકવું પડે, હવને હાંચવવાને. પણ હવે અમુક બાબતો એવી હોય કે હવે એમાં કોઈ દી નિર્ણય સમૂહમાં થવાનો ન હોય અને છતાંય પ્રસ્તાવ તો સમૂહમાં જ મૂકવો પડે. કોઈને હાટા ભાવે ને કોઈને લાડવા, કોઈને બટાટા વડા જોઈએ. સૌએ પોતપોતાનો અભિપ્રાય કીધો એટલે મહારાજે વળી બધાની વાત સાંભળીને એવું કીધું કે આ એવું કરીએ કે થોડા ઘઉં અને બાજરો, અડદની દાળ એવું લઈ લઈએ અને બાકીની જે કાંઈ તમારી સેવા છે એ આ મંદિરનું કામ ચાલે છે ને તો એમાં વાપરીએ, તો એ પણ ચાલે ને. આ એક દિવસમાં રસોઈ પૂરી થઈ જાય તો આ બધી સામગ્રી હોય તો લાંબા સમય સુધી એ તમારી સેવા પણ ગણાય. બધાય તો સંમત થયા, પણ એક બ્રાહ્મણ હતા ને એમણે કીધું કે ના ના, અમે આપણે કરવું તો આવું જ કરવું જોઈએ. હવે આવો પ્રશ્ન એક ખાટુંથી અટકે એટલે નિરાકરણ પણ એવી રીતે કરવું જોઈએ. મહારાજ કે સારું, એવું પણ રાખશું ને એવું પણ કરીએ. પણ આમાં જેણે જેણે જેટલી સેવા અર્પણ કરી છે ને, આ રકમ ઢગલો કરીને મૂકી છે ને, હવ હવની હવ પહેલાં લઈ લ્યો. એટલે સૌ લેવા માંડ્યા તો છેલ્લે એક રૂપિયો વધ્યો. મહારાજ કે આ કોનો? તો એ બોલા આગ્રહ કરતા હતા ને હાટા જલેબીનો, એ મહારાજ કહી લ્યો આમ જ કરીને ખાજો. કેટલામાં? ઘણી વખત કરવાનું થોડું હોય અને છતાંય કરાવવું ઝાઝું હોય એમ, અને પાછું પોતાને ગમતું હોય એવું. ભગવાન પાસે પણ માણસ ભગવાન જાણતા હોય છતાંય અનુવૃત્તિ પાળી ન શકે. અને આગ્રહ કેનો હોય? ભગવાનને સાધુને સારા હું કામ ઘણાય માનતા હોય ખબર, કે આ આપણે કઈ એમ કરે એમ છે, એટલે આપણી અનુવૃત્તિમાં રહે. એટલે દાસ છે. તુલસીદાસજીએ તો ત્યાં સુધી કીધું કે એને મન ન હોય. બહુ કઠણ છે. અયોધ્યામાં રામચંદ્રજી ભગવાન દશરથ મહારાજા રહેતા, તો દાસી કોણ હતી? મંથરા એક હતી જ ને. અયોધ્યાને ઉજળ કરવામાં કામ કોણે કર્યું? અને એ આખો પ્રોજેક્ટ અને કન્સેપ્ટ લોન્ચ કરવા વાળા કોણ હતા? દાસના રૂપમાં રોલ જ્યારે કંઈક જુદા પ્રકારનો ભજવવામાં આવે ને, ત્યારે અયોધ્યાની અંદર પણ ઉજળ થાય. અને ખુદ ભગવાન હોય ને તો એને રાજ્યાભિષેકને બદલે વલકલ પહેરીને વનમાં 14 વર્ષ જવાનું થાય. દાસનું પાત્ર અને રોલ છે ને, એ બહુ મહત્વનો છે. ભગવાન કે ભગવાનના એવા એકાંતિક સંતની પાસે જ્યારે પણ એક સેવકના રૂપમાં પણ કેટલીક મન ઘડન ધારણાઓ પુરવાર કરવા અને પૂરી કરવા માટે આવા સેવકગણ જ્યારે ગોઠવાઈ જાય ને, ત્યારે ધર્મસત્તા અને રાજસત્તાનું પતન પણ એમાંથી થાય. એટલે સેવકની મતિ અને સદભાવના એ વિશુદ્ધ હોવા એ પૂર્વ શરત છે. રામને વનવાસ અને ભરતને ગાદી એ કોણે કોણ બોલ્યું હતું ને કોણ માગ્યું હતું? દશરથ મહારાજ બોલ્યા ને, પણ વચન કોના હતા? એટલે ઘણી વખત સ્વામી એટલે દશરથ શાસક મોઢું ખાલી એનું હોય, પણ કોટેશન કોના હોય, સ્ટેટમેન્ટ કોના હોય, કોની બુદ્ધિની પેદાશ? મંથરાની. કેવા વિપરીત પરિણામનું કારણ બને જ્યારે દાસ અને સેવકનો રોલ ભજવનાર એ મનમુખી બને ત્યારે. મહારાજ ગઢપુરમાં બિરાજમાન હતા એ વખતે, 12 પટોળીના કાળું વાવડિયા સંઘ લઈને આવ્યા. મહારાજના સાનિધ્યમાં બેઠા હતા. મહારાજે કુશળ સમાચાર પૂછ્યા અને એ વખતે મહારાજે વાત વાતમાં એવું કીધું કે દરબારગઢમાં હમણાં દુજાણું નથી, તો તમારા દેશમાં એ બાજુ ભેંસો બહુ સારી હોય, તો મહારાજે થોડું ભેંસનું વર્ણન કર્યું કે આવા કુંઢા શિંગડા હોય, કપાળમાં સફેદ ટીલું હોય, આવું દૂધવાળી હોય. તો એવી એક ભેંસ આપણે દરબારગઢમાં હોય તો સારું, તમે તપાસ કરજો તો લેશું. હા મહારાજ, પોતાને 60 ભેંસો હતી. બે યુવાનો સંઘમાં આવ્યા હતા, એમને ઘોડે લઈને મોકલ્યા ગયા અને એ ભેંસ કીધી એવી જ મહારાજે વર્ણન કર્યું હતું એવી લઈને આવ્યા. મહારાજ કે અમે કીધી હતી એવી જ આ છે. મહારાજ કે આની કિંમત શું? મહારાજ આની કિંમત થોડી હોય. મારી જ છે, આપ મારા ઈષ્ટદેવ છો, ગુરુ છો, ભગવાન છો, અમારું એ તમારું. મહારાજ કે એમ ન હોય, ગામમાંથી કોઈ આવી ભેંસુના કિંમતને જાણનારા હોય ને એમને બોલાવી અને કિંમત કરાવી તો 200 રૂપિયા એ વખતમાં. 200 રૂપિયાની કિંમત જ્યારે આંકી ત્યારે મહારાજે જીવુબાને એવું કીધું કે આપણે આ ભેંસ લીધી છે અને 200 રૂપિયા દેવા છે. ઘરમાં તો હતા નહીં, ઘરેણા વેચી અને મહારાજને 200 રૂપિયા અર્પણ કર્યા. ઘરેણા વેચાય એના જે રૂપિયા આવ્યા ને એમ ઢગલો કર્યો રાણી સિક્કાનો. મહારાજ કંઈ ગણો હતો, હરજી ઠક્કરે ગણ્યા તો 300 થયા. મહારાજ કે તમને પણ હવે આ ગણવામાં કંઈ ભૂલ લાગે છે. બીજા એક હરિભગત હતા, એને કીધું તમે ગણો તો 400 થયા. મહારાજ કે આ તો રૂપિયા વિયાણા લાગે છે. બસો રૂપિયા મહારાજે જીવુબાને પાછા આપ્યા, કાલ્યો આ ઘરેણા મૂકી આવ્યા છો એ પાછા લઈ આવો, અને 200 રૂપિયા કાળુ ભગતને આપ્યા. મહારાજ મેં આ વેચી નથી, સેવા કરી છે. આપની મરજી, આપની ઈચ્છા, અનુજ્ઞા એ તો સેવકે પાળવાની હોય ને. ભગત બહુ વિચક્ષણ હતા એટલે એમણે બહુ મહારાજને પછી આગ્રહ ન કર્યો. જો રૂપિયા લેવાની ના પાડે ને તો પછી મહારાજ એમ કે આ ભેંસે અમારે તો જોતી નથી તો સેવા ન લે. એટલે એ વખતે લઈ લીધા. સમયો પૂરો થયો, વિદાય વેળાએ ફરીને મહારાજ પાસે દર્શને ગયા અને ચરણોમાં એ 200 રૂપિયા પાછા મૂકી પ્રાર્થના કરી કે મહારાજ હું તમારો સેવક, તમારો દાસ, મારા તમે ગુરુ ભગવાન. સેવકની ગુરુ દક્ષિણા તો સ્વામીએ સ્વીકારવાની જ હોય, એટલે આ હું ચરણ ભેટ શિષ્ય અર્પણ કરું છું. એક મહારાજે ખાલી વાત કરી છતાંય અનુવૃત્તિ પકડી અને આવી મોટી સેવા કરી. મહારાજ અતિ રાજી થયા. ખોલડિયાદના ખેંગાર ભગત હતા. મહારાજ થોડા બીમાર હતા, અક્ષરવરડીમાં બિરાજમાન, સુખમુની બાજુમાં. વાત વાતમાં મહારાજે એવું પૂછ્યું કે વ્યવહારે કેમ છે બધું? મહારાજ સારું છે. વળી વાતમાં થોડી વાર પછી પાછું મહારાજે એમ કીધું કે કામકાજ બધું વ્યવહાર કેમ ચાલ્યા કરે છે? હા મહારાજ સારું છે. બહાર પાછા થોડા ગયા ત્યારે સુખમુનિએ પૂછ્યું કે મહારાજે આવું પૂછ્યું એનું કંઈ રહસ્ય સમજાયું? તો કે કા ના. સુખમુનિએ કીધું કે કડિયાના 300 રૂપિયા પગારના ચડી ગયા છે ને, તો એવું કંઈક જરૂર હોય એવું કદાચ હોય. સુખમુનિ દ્વારા મહારાજની મરજી આવી જાણી, અનુવૃત્તિ જાણીને સીધા એ ગામમાં ગયા. આવ્યા હતા તો સાથે તો લાવ્યા ન હોય. મનુભા દરબાર કરીને હતા, ભાવનગરની કચેરીના જે બધું ટેક્સ ઉઘરાવતા હોય ને, કારભારી મુખ્ય હતા એ, એમના મિત્ર હતા. ખેંગાર ભગત ત્યાં જઈ અને 500 રૂપિયા લઈ આવ્યા, મહારાજને અર્પણ કર્યા કે પ્રભુ આ 300 કડિયાના પગારના, આ 100 રૂપિયામાંથી સંતો અને બધા જે જે અહીંયા સેવા કરે છે એમને જમાડો, રસોઈ નિમિત્તે અર્પણ કરો અને 100 રૂપિયા રાખજો, જ્યાં જરૂર પડે ત્યાં નાના મોટી ઔષધ ઉપચારમાં ઉપયોગમાં આવશે. મહારાજ કે એવી અમે ક્યાં તમારી પાસે માગણી કરી હતી? બાજુમાં શુકમુનિ હતા ને એમને પૂછ્યું કે આ ખેંગાર ભગત કોની કથા વાર્તા સાંભળે છે ને કોનો સત્સંગ કરે છે? ત્યારે શુકમુનિ એવું કીધું કે ઝાલાવાડમાં ચૈતન્યાનંદ સ્વામી જાય છે. ત્યારે મહારાજ એવું બોલ્યા કે વિશુદ્ધ હૃદયના પવિત્ર સંતના સત્સંગ વિના આવી સમજણ અને આવી ભક્તિ આવતી નથી. ભગવાન કે ભગવાનના સત્પુરુષની મરજી અને અનુવૃત્તિ એ એવા સાચા ભગવાનના પવિત્ર સંતનો સંગ કરે ને ત્યારે જ એ ફ્રીક્વન્સી પકડાય છે. મરજીનું પાલન કરવું, કહે એમ કરવું એ તો આજ્ઞા, અને એથીને આગળ એક મરજી અને અનુવૃત્તિ. શબ્દ પ્રયોગ જ એવો છે, અનુવૃત્તિ એટલે અનુ ઉપસર્ગમાં, અનુસરણમાં, અને વૃત્તિ એટલે એક તો પ્રવૃત્તિ, વૃત્તિ એટલે એક તો વર્તન, અને વૃત્તિ એટલે એક મનની કિરણ અને ઈચ્છા. કર્મથી, મનના વિચારથી કે વર્તનથી ભગવાન કે સત્પુરુષને ફોલો કરવું એની અનુવૃત્તિ છે. શબ્દમાં જ એવો અર્થ સમાયેલો છે કે મનથી પણ બીજો વિચાર ન હોય, સંકલ્પ ન હોય, એને ગમતું હોય એવું જ વર્તન હોય, એવું જ એનું જીવન બનાવે, અને કર્મ એ શું કરવા માગે છે, શું કરાવવા માગે છે એ પ્રમાણે આપણે કંઈક કરીએ તો એ પણ અનુવૃત્તિ છે. અને આવી અનુવૃત્તિને શાસ્ત્રોમાં ભક્તિ કીધી છે. ગુણાતીતાનંદ સ્વામી એટલે બે લીટીની અંદર જ એટલું કીધું કે પોતાની મેળે બે માણસનું કામ કરતો હોય અને મોટા સત્પુરુષ કહે એટલું કરે અથવા તો બેસી રહે તો એ શ્રેષ્ઠ, કહે એમ કરે એ છે. બીજી વાતમાં પણ સ્વામી એવું કીધું કે વિષય લોપી નાખતા હોય તો એમણે રાજી કર્યાનો ઉપાય શો? તો પ્રશ્નના ઉત્તરમાં એવું કીધું કે મોટાની અનુવૃત્તિ અને તે કહે તેમ કરવું એ જ છે. વિષયના પરાભવમાંથી બચવા માટે, જીવાત્માને બળ પામવા માટે, આંતરજીવનની શુદ્ધિ માટે સર્વસાધનના સાર રૂપે અલગ અલગ વાતોમાં અને વચનામૃત વગેરે ગ્રંથોમાં ભગવાનની અનુવૃત્તિ કે મોટા સંતની આજ્ઞા પ્રમાણે જે કોઈ કરવામાં આવે તો એ આવી ફલશ્રુતિ આપનાર બને છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદે વિશ્વરમ ભક્તિધર્માત્મજમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સજાનંદ સ્વામી મહારાજની. બસની આપણે ગઈકાલે વાત કરી હતી એમાં થોડોક ફેરફાર હતો બોલવામાં. જે સવારે અહીંથી નીકળવાનું છે આખું ટાઈમ ટેબલ જોઈ લઈએ એક મિનિટમાં. સવારે રાતના શનિવારે પૂજા કરી અને સવાએ અહીં પહોંચી જવાનું. 1:30 વાગે એક્ઝેક્ટ બસ ઉપડી જશે, કોઈની રાહ નહીં જોવાય. 2, 5, 10 જણા બાકી રહી જશે તોય પણ એની પાછળ 300 જણા ખોટી નહીં થાય. સતત બધાય ભક્તો અનુસંધાન રાખજો. 1:30 વાગે અહીંથી ગેટ બહાર બસ નીકળી જશે, પછી રસ્તામાં ક્યાંય નહીં ઊભી રહીએ. બીજું, અહીંથી સીધું દ્વારકા પહોંચવાનું છે. ત્યાં ફ્રેશ થવા માટે મંદિરે વાત થઈ ગઈ છે અને સવારના નાસ્તાની પણ ત્યાં વાત થઈ ગઈ છે, એટલે નાસ્તો કોઈ સાથે લેવાની જરૂર નથી. બપોરના ભોજન પ્રસાદ પણ ત્યાં મંદિરે ફ્રેશ થઈને આપણા મંદિરે દર્શન કરીને પછી દ્વારકાધીશના દર્શન કરવાના. ત્યાં ગોમતી તળાવમાં સ્નાન થઈ શકે એવું નથી, ત્યાં બધું રિનોવેશન ચાલે છે. એટલે બાજુમાં શિવરાજપુર બીચ છે, ત્યાં આપણે સ્નાનવિધિ રાખવાની છે અને ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા ત્યાં છે. બપોરનું ભોજન કર્યા પછી ત્યાંથી નીકળી અને જામનગર મંદિરે લગભગ 5 વાગ્યાની આજુબાજુ પહોંચી એવા અનુસંધાન સાથે ત્યાં મંદિરે ઘનશ્યામ મહારાજે જે ઝવેરબાને દર્શન આપેલા એ ઘનશ્યામ મહારાજના દર્શન કરવાના. ત્યાંથી આપણું નૂતન ગુરુકુળ જામનગર હાઈવે ઉપર, દ્વારકા હાઈવે ઉપર નવી શાખાનું બાંધકામ બધું કમ્પ્લીટ આખું થઈ ગયું છે અને ગોવિંદ સ્વામી આપણી બધાની રાહ જોવે છે ત્યાં. તો સાંજનો ભોજન પ્રસાદની વ્યવસ્થા ત્યાં છે. ત્યાં ભોજન પ્રસાદને બધું આપણું ગુરુકુળ દર્શન કર્યા પછી ત્યાંથી નીકળીને બાજુમાં જ હાઈવેથી 2 કિલોમીટર અંદર સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીનું જન્મસ્થાન છે, ત્યાં આપણે દર્શન કરશું અને ત્યાંથી રિટર્ન રાજકોટ. આ રીતે દરેક ભક્તોએ અનુસંધાન રાખવાનું છે. અને બસના નામ બોર્ડમાં મુકાઈ ગયા છે, બસ નંબર અને નામ. ક્યાંય કદાચ નામમાં ફેરફાર હોય, કોઈનું નામ રહી ગયું હોય તો અત્યારે સભા પછી મને મળજો. અને જે કાંઈ ઓલું કોઈ મને આ બસમાં મૂકી દો અને આ બસમાં મૂકી દે એવી કસરત કરાવવા કોઈ ઓલું ન કરતા, વ્યવસ્થાપકો છે, તમને જે રીતે અનુકૂળતા હશે બધાને ગોઠવી દેશે. વધારેમાં વધારે આપણે બધા એકદમ સારી રીતે જાત્રા કરીને પાછા રિટર્ન આવીએ એવી રીતે બધા શનિવારે સમયસર પહોંચી જાઓ બધાને વિનંતી. ધર્મ કુંવરા હરિ કૃષ્ણજી તમે ભક્તપતિ ભગવાન વર માગુ છું, દયાનિધિ તમે દાસને નિત્ય આપો છો એ દાન, એ વર માગુ છું અલબેલા તમ આગળે હું અરજ કરું એ સારું, એ વર માગુ છું મહાત્મ્ય જ્ઞાન સહિત હરિ એવી કાંતિ કી ભક્તિ, એ વર માગું છું